શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 59મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે મુનિ, પ્રાણાયામને સિદ્ધ કરવા ઈચ્છતા યોગી પુરુષે નાસિકાથી ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકળતા પ્રાણઘાતક વાયુને વિશે રહેલા પૃથ્વી આદિક પાંચ તત્વોને યથાર્થ રીતે સર્વ પ્રકારે જાણી રાખવા તથા ઈડા, પિંગલા અને સુષુમણા નાડીના ચલન વખતે યોગીએ શું શું કરવું જોઈએ તે પણ યથાર્થપણે જાણી રાખવું, સૂર્ય તથા ચંદ્ર સંબંધી તિથિ, પક્ષ અને વાર કયા છે તે પણ શાસ્ત્રની રીતે જાણી રાખી યોગ સાધકે એ સમયને અનુરૂપ સર્વે ક્રિયાઓ કરવી અને આ સર્વે બાબત સ્વરશાસ્ત્રમાં વિસ્તારથી વર્ણવેલી છે તેનો સારાંશ ગ્રહણ કરીને સાધકોના હિતને માટે તમને કહીએ છીએ. તે પાંચ તત્વોને મધ્યે પૃથ્વી તત્વ પીળા વર્ણનું અને ચતુષ્કોણ છે એમ જાણવું, અને જ્યારે તેનું વહન થતું હોય ત્યારે નાસિકાથી બહાર નીકળતો ઉચ્છવાસ મધ્યમ ગતિવાળો, અર્થાત નહીં ઊંચે કે નહીં નીચે પરંતુ બાર આંગળ પરિમિત દીર્ઘ ગતિવાળો હોય છે, ત્યારે યોગીનો સ્વભાવ સ્થિર હોય છે, સુગંધિમાન પદાર્થમાં રુચિ થાય, પીળાવર્ણવાળા પદાર્થોનું હૃદયમાં ચિંતવન થાય. આ પ્રમાણે પૃથ્વી તત્વનું ચલન હોય ત્યારે યોગીએ પોતાને યોગ્ય નિશ્ચિંત ભાવે કરવા જેવા કર્મો કરવા, પરંતુ તે સિવાયના કાર્યો ન કરવા. જળતત્વ શ્વેતવર્ણવાળું અને અર્ધચંદ્ર સમાન આકૃતિવાળું હોય છે. જ્યારે તેનું ચલણ હોય ત્યારે શ્વાસ અધોગતિવાળો અને 16 આંગળ પર્યંત દીર્ઘગતિવાળો હોય છે. આ સમયે સ્વભાવમાં ચંચળતા, રસાસ્વાદમાં રુચિ અને હૃદયમાં શ્વેત પદાર્થોનું ચિંતવન ચાલતું હોય છે, ત્યારે યોગીએ શાંતિના કર્મો કરવા. તેજ તત્વ લાલ વર્ણનું અને ત્રિકોણાકારનું હોય છે. તે સમયે નાસિકાના વાયુની ગતિ 4 આંગળ પરિમિત અને ઉર્ધ્વગમનવાળી હોય છે. સ્વભાવમાં ઉગ્રતા અને રૂપ વિષયમાં રુચિ, હૃદયમાં લાલ વર્ણવાળા પદાર્થોનું ચિંતવન ચાલતું હોય છે. તે સમયે યોગીએ પોતાને યોગ્ય તીક્ષ્ણ કર્મ કરવા. વાયુતત્વ લીલા રંગનું અને વર્તુળાકારે હોય છે. તેનું ચલણ હોય ત્યારે શ્વાસની ગતિ 8 આંગળ પરિમિત અને વાંકી હોય છે. સ્વભાવમાં અતિ ચંચળતા અને સ્પર્શ સુખમાં પ્રીતિ હોય છે, તેમજ મનમાં લીલા વર્ણના પદાર્થોનું ચિંતવન ચાલતું હોય છે. આ સમયે યોગ સાધકે શીઘ્ર ગતિએ કરવા યોગ્ય કર્મો કરવા. આકાશ તત્વ છે તે શ્યામ વર્ણનું અને બિંદુ સમાન આકારવાળું હોય છે. તે સમયે યોગીના શ્વાસની ગતિ 1 આંગળ પરિમિત ચોતરફ ફરતી હોય છે. એ સમયે સ્વભાવમાં શૂન્યતા વર્તવી, શબ્દ સુખમાં રુચિ અને મનમાં કોઈ પદાર્થનો સંકલ્પ હોતો નથી, ત્યારે તો યોગીએ આત્મા પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરવું. પહેલા પૃથ્વી અને છેલ્લા આકાશ તત્વમાં પ્રાણાયામ કરવો શ્રેષ્ઠ મનાયેલો છે, અને બીજા જળતત્વમાં અને ત્રીજા અગ્નિતત્વમાં પ્રાણાયામ કરવો મધ્યમ છે, તેમજ ચોથો વાયુતત્વમાં કનિષ્ઠ મનાયેલો છે. ઈડા નાડીમાં જળતત્વનું વહન હોય ત્યારે જ જળપાન કરવું, પિંગલા નાડીમાં અગ્નિતત્વનું વહન હોય ત્યારે ભોજન કરવું, અને મળ ઉત્સર્જનની ક્રિયા પણ ત્યારે જ કરવી, અને જ્યારે સુષુમણા નાડીનું વહન હોય ત્યારે ભગવાન શ્રીહરિનું ધ્યાન કરવું અથવા પ્રાણાયામ કરવા. તે સિવાય બીજા સ્થિર કર્મો કે ચલકર્મો કોઈ પણ કરવા નહીં. દિવસે ચંદ્ર સંબંધી ઈડા નાડી વહાવવી અને રાત્રે સૂર્ય સંબંધી પિંગલા નાડી વહાવવી. જળપાનાદિક કરવાનું હોય તેટલા સમય પૂરતી ઉલટી દિશામાં વહાવવી. યોગીએ સુદપક્ષને ચંદ્ર સંબંધી જાણવો અને વદપક્ષને સૂર્ય સંબંધી જાણવો. બુધ, ગુરુ, શુક્ર અને સોમવાર આ ચાર વાર ચંદ્ર સંબંધી જાણવા, રવિ, મંગળ અને શનિવાર તે સૂર્ય સંબંધી જાણવા. સુદ પક્ષના પડવાની તિથિથી માંડી અમાવાસ્યા પર્યંતના ત્રણ ત્રણ દિવસો અનુક્રમે ચંદ્રના અને ફરી સૂર્યના સંબંધવાળા જાણવા. ચંદ્ર સંબંધી ઈડા નાડીને વિશે ચંદ્રના પક્ષ, તિથિ અને વાર આવે ત્યારે અને સૂર્ય સંબંધી પિંગલા નાડીને વિશે સૂર્યના પક્ષ, તિથિ અને વાર આવે ત્યારે સર્વે કાર્યો સિદ્ધ થાય છે. આ નાડી પક્ષ, તિથિ અને વારનું પરસ્પર મિશ્રપણું હોય ત્યારે પ્રારંભ કરવામાં આવેલા કર્મોનું મનોવાંછિત ફળ તત્કાળ પ્રાપ્ત થતું નથી. આ પ્રમાણે અમે તમને પૃથ્વી આદિ તત્વોના લક્ષણો સંક્ષેપથી કહ્યા તે સર્વેને યોગની સાધના કરનારા યોગીએ પોતાના સ્વાર્થની સિદ્ધિ કરવા માટે અવશ્ય જાણી રાખવા. આ તત્વાદિકનું વિજ્ઞાન સર્વને માટે સુલભ નથી. જે યોગી પૂર્વોક્ત નિયમોનું ઉલ્લંઘન કર્યા વિના યોગમાં પ્રવર્તે છે તેને જ સિદ્ધ થાય છે, પરંતુ બીજાને સિદ્ધ થતું નથી. જે કુપથ્યનું ભોજન કરે અર્થાત શરીરમાં ઉપદ્રવ થાય તેવા પ્રકારનું તથા બહુ ભોજન કરે, પ્રમાદી, વ્યસની, ક્રોધી, બહુ બોલનારો, દિવસે નિદ્રા કરનારો અને કામી હોય તેવા પુરુષોને આ તત્વવિજ્ઞાન થતું નથી. પ્રાણાયામનો પ્રસંગ વર્ણવતા આ તત્વાદિ વિજ્ઞાનનું નિરૂપણ કર્યું. તેના જ્ઞાનવાળા યોગ સાધકે કાર્યની સિદ્ધિ થશે કે નહીં તે પોતાના મનમાં આ વિજ્ઞાનથી જાણી શકે છે. હે સદબુદ્ધિવાળા મુનિ, આ પ્રમાણે અમે તમને સ્પષ્ટપણે યોગના યમ, નિયમ, આસન અને પ્રાણાયામ આ ચાર અંગો કહ્યા. હવે બીજા પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ ચાર અંગો તેમના ફળ સાથે અનુક્રમે કહીએ છીએ. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં યોગનો ઉપદેશ કરતા શ્રીહરિએ પૃથ્વી તત્વાદિકના વિજ્ઞાનનું નિરૂપણ કર્યું. એ નામે 59મો અધ્યાય પૂર્ણ થયો.